श्री पद्म पुराण सृष्टि खंड अध्याय 7 देवता दानव गंधर्व नाग ने राक्षसों की उत्पत्ति वर्णन। भीष्म जी कहियो, हे गुरुदेव, देवताओ दानवो गंधर्वो नाग ने राक्षसों की उत्पत्ति तमे विस्तार थी वर्णन करो। पुलस्त्य जी बोलिया, हे गुरुनंदन, एवं कहवाय छे के पहलाना प्रजावर्गनी सृष्टि संकल्प थी, दर्शन थी तथा स्पर्श करवाती थती हती, परंतु प्रचेताओना पुत्र दक्ष प्रजापति पछी मैथुन थी प्रजा उत्पन्न थवा लागी। दक्षे शुरुआत में जे रीते प्रजा उत्पन्न करी तेनु वर्णन सांभळो। ज्यारे तेओ पूर्व कालना नियम अनुसार संकल्प वगैरे थी देवता ऋषि अने नाग वगैरे नी सृष्टि करवा लाग्या, परंतु प्रजानी वृद्धि न थई, त्यारे तेमणे मैथुन द्वारा पोतानी पत्नी वीरिणीना गर्भ थी 60 कन्याओं ने जन्म आप्यो। ते कन्याओमांथी तेमणे 10 धर्म ने, 13 कश्यप ने, 27 चंद्रमा ने, 4 अरिष्ट नेमी ने, 2 भृगुपुत्र ने, 2 बुद्धिमान कुशाश्व ने तथा 2 महर्षि अंगिरा साथे प्रणावी दीधी। ते बधी कन्याओए देवताओं ने जन्म आप्यो। तेमना वंश विस्तारनु आरंभथी ज वर्णन करू छू, सांभळो। अरुंधती, वसु, जामी, लंबा, भानु, मरुत्वती, संकल्पा, मुरहुता, साध्या ने विश्वा आ 10 धर्मनी पत्नीओ छे। एमना पुत्रोना नाम सांभळो। विश्वाना गर्भथी विश्वेदेव थया। साध्याए साध्योने जन्म आप्यो। मरुत्वतीथी मरुत्वान नामक देवताओनी उत्पत्ति थई। वसुना पुत्र 8 वसु कहवाया। भानुथी भानु અને મૃહતાથી મૃહતાભિમાની દેવતા ઉત્પન્ન થયા। લંબાથી ઘોષ, જામીથી નાગવીથી નામની કન્યા, જામીથી નાગવીથી નામની કન્યા તથા અરુંધતીના ગર્ભથી પૃથ્વી પર થનારા સમસ્ત પ્રાણી ઉત્પન્ન થયા। સંકલ્પથી સંકલ્પોનો જન્મ થયો। હવે વસુની સૃષ્ટિનું વર્ણન સાંભળો, જે દેવગણ અત્યંત પ્રકાશમાન અને સંપૂર્ણ દિશાઓમાં વ્યાપક છે। તે વસુ કહેવાય છે, તેમના નામ સાંભળો આપ: ધ્રુવ, સોમ, ધર, અનિલ, અનલ, પ્રત્યુક્ષ, પ્રત્યુષ અને પ્રભાસ, આ 8 વસુ છે। આપના 4 પુત્ર છે, શાંત, વૈતંડ, સાંબ અને મુનિબભ્રુ। એ બધા યક્ષ રક્ષાના અધિકારી છે। ધ્રુવના પુત્ર કાલ અને સોમના પુત્ર વર્ચા થયા। ધરને 2 પુત્ર થયા, દ્રવિણ અને હવ્યવા। અનિલના પુત્ર પ્રાણ, રમણ અને શિશિર હતા। અનલને અનેક પુત્ર થયા, જે પ્રાયઃ અગ્નિ સમાન ગુણ ધરાવતા હતા। અગ્નિપુત્ર કુમારનો જન્મ સરકંડોમાં થયો। તેમના શાખ, ઉપશાખ અને નેગમેય આ 3 પુત્ર થયા। પ્રત્યુષના પુત્ર દેવલ નામના મુનિ થયા। પ્રભાસથી પ્રજાપતિ વિશ્વકર્માનો જન્મ થયો, જે શિલ્પકળાના જ્ઞાતા છે। તેઓ મહેલ, મકાન, ઉદ્યાન, પ્રતિમા, આભૂષણો, તળાવ, ઉપવન અને કૂપ એટલે કે કુવા વગેરેનું નિર્માણ કરનારા છે। દેવતાઓના કારીગર તેઓ જ છે। અજેકપાદ, અહિર્બૃધન્ય, બૃધન્ય, વિરૂપાક્ષ, રૈવત, હર, બહુરૂપ, ત્રંબક, સાવિત્ર, જયંત, પિનાકી અને અપરાજિત આ 11 રુદ્ર કહેવાય છે। આ બધા ગણોના સ્વામી છે। એમના માનસ સંકલ્પથી 84 કરોડ પુત્ર ઉત્પન્ન થયા છે, જે રુદ્રગણ કહેવાય છે। તેઓ શ્રેષ્ઠ ત્રિશુલધારી છે। તે બધાને અવિનાશી માનવામાં આવે છે, જે ગણેશ્વર બધી દિશાઓમાં રહીને બધાની રક્ષા કરે છે। તે બધા સુરભિના ગર્ભથી ઉત્પન્ન તેમના જ પુત્ર પૌત્રાદી છે। હવે હું કશ્યપજીની પત્નીઓથી ઉત્પન્ન પુત્ર પૌત્રોનું વર્ણન કરું છું: અદિતિ, દીતિ, દનુ, અરિષ્ઠા, અરિષ્ટા, સુરસા, સુરભી, વિનતા, તાંબરા, ક્રોધવશા, ઈરા, કદ્રુ, ખસા અને મુનિ આ કશ્યપની પત્નીઓના નામ છે। તેમના પુત્રોના વર્ણન સાંભળો: ચાક્ષુષ મન્વંતરમાં જે તુષિત નામે પ્રસિદ્ધ દેવતા હતા, તેઓ જ વ્યવસ્ત મન્વંતરમાં 12 આદિત્ય થયા। તેમના નામ છે: ઇન્દ્ર, ધાતા, ભગ, ત્વષ્ટા, મિત્ર, વરુણ, અર્યમા, વિવસ્વાન, સવિતા, પૂષા, અંશુમાન અને વિષ્ણુ। આ બધા હજારો કિરણોથી સુશોભિત બાર આદિત્યો માનવામાં આવ્યા છે. આ શ્રેષ્ઠ પુત્રોને દેવી અદિતિએ મરીચિ નંદન કશ્યપના અંશથી ઉત્પન્ન કર્યા હતા. કુશાશ્વ નામક ઋષિથી જે પુત્ર થયા તેમને દેવ પ્રહરણ કહે છે. એ દેવો દરેક મનવંતર અને દરેક કલ્પમાં ઉત્પન્ન અને વિલીન થાય છે. હે ભીષ્મ, મારા સાંભળવામાં આવ્યું છે કે દિતિએ કશ્યપજીથી બે પુત્ર પ્રાપ્ત કર્યા, જેમના નામ હતા હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ. હિરણ્યકશ્યપુને ચાર પુત્ર થયા, પ્રહલાદ, અનુ, હલાદ, સહલાદ અને હલાદ. પ્રહલાદના ચાર પુત્ર થયા, આયુષ્યમાન, સીબી, વાસ્કલી અને ચોથો વિરોચન. વિરોચનને બલિ નામનો પુત્ર થયો. બલિને 100 પુત્ર થયા. તે બધામાં બાણ મોટો હતો, ગુણોમાં પણ તે બધાથી ચડિયાતો હતો. બાણને 1000 ભુજાઓ હતી તથા તે સર્વ પ્રકારની અસ્ત્રકળામાં પણ પ્રવીણ હતો. ત્રિશુળધારી ભગવાન શંકર તેની તપસ્યાથી પ્રસન્ન થઈને તેના નગરમાં નિવાસ કરતા હતા. બાણાસુરને મહાકાલની પદવી તથા સાક્ષાત પિનાકપાણી ભગવાન શિવની સમાનતા પ્રાપ્ત થઈ. તે મહાદેવજીનો સહચાર થયો. હિરણ્યાક્ષને ઉલુક, શકુની, ભૂત સંતાપન અને મહાભીમ આ ચાર પુત્ર હતા. એ ચારમાંથી 27 કરોડ પુત્ર પૌત્રનો વિસ્તાર થયો. તે બધા મહાબળી, અનેક રૂપધારી તથા અત્યંત તેજસ્વી હતા. દનુએ કશ્યપજીથી 100 પુત્ર પ્રાપ્ત કર્યા. તે બધા વરદાન પામીને ઉન્મત્ત હતા. તેમનામાં સૌથી મોટો અને વધારે બળવાન વિપ્રચિતિ હતો. દનુના બાકીના પુત્રોના નામ સ્વરભાનુ અને વૃષપર્વા વગેરે હતા. સ્વરભાનુથી સુપ્રભા અને પુલોમા નામક દાનવથી સચી નામની કન્યા થઈ. મયને 3 કન્યાઓ થઈ, ઉપદાનવી, મંદોદરી અને કુહુ. વૃષપર્વાને 2 કન્યાઓ હતી, સુંદરી શર્મિષ્ઠા અને ચંદ્રા. વૈશ્વાનરને પણ 2 પુત્રીઓ હતી, પુલોમા અને કાલકા. આ બંને બહુ શક્તિશાળી તથા ઘણા સંતાનોની જનેતા થઈ. આ બંનેથી 60,000 દાનવ ઉત્પન્ન થયા. પુલોમાના પુત્ર પોલોમ અને કાલકાના કાલખંજ અથવા કાલકે કહેવાયા. બ્રહ્માજીથી વરદાન મેળવીને મનુષ્ય માટે અવધ્ય થઈ ગયા હતા અને હિરણ્યપુરમાં રહેતા હતા. તેમ છતાં તેઓ અર્જુનના હાથે મરાઈ ગયા. અહીં તથા આગળના પ્રસંગમાં પણ પુલત્સ્યજી ભવિષ્યની વાત ભૂતકાળની જેમ કહી રહ્યા છે એમ જ સમજવું જોઈએ. વિપ્રચિતિએ સિંહિકાના ગર્ભથી એક ભયંકર પુત્ર સિંહિકે એટલે કે રાહુને જન્મ આપ્યો. હિરણ્યકશ્યપુની બહેન સિંહિકાના કુલ 13 પુત્ર હતા, જેમના નામ આ પ્રમાણે છે: કંસ, શંખ, નલ, વાતાપી, ઇલવલ, નમુચી, ખરશુમ, અંજન, નરક, કાલનાભ, પરમાણુ, કલ્પવીર્ય તથા દનુવંશ વિવર્ધન, સહલાદ. દૈત્યના વંશમાં નિવાત કવચોને જન્મ થયો. તેઓ ગંધર્વ, નાગ, રાક્ષસ અને સંપૂર્ણ પ્રાણીઓને માટે અવધ્ય હતા. પરંતુ વીરવર અર્જુને સંગ્રામમાં તેમને પણ બળપૂર્વક મારી નાખ્યા. તામ્રાએ કશ્યપજીના અંશથી 6 કન્યાઓને જન્મ આપ્યો, જેમના નામ છે શુકી, શેની, ભાસી, સુંગૃધિ, ગૃધિકા અને સુચિ. શુકીએ શુક એટલે પોપટ અને ઘુવડ ઉલ્લુ નામવાળા પક્ષીઓને ઉત્પન્ન કર્યા. શેનીએ બાજને તથા ભાસીએ કુર એટલે કે ટીટોળી નામક પક્ષીઓને જન્મ આપ્યો. ગૃધિથી ગૃધ અને સુગૃધિથી કબૂતર ઉત્પન્ન થયા તથા સુચિએ હંસ, સારસ, બતક તથા પ્લવ નામના પક્ષીઓને જન્મ આપ્યો. આ તામ્રાના વંશનું વર્ણન થયું. હવે વિનિતાના સંતાનોનું વર્ણન સાંભળો. પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ અને અરુણ વિનિતાના પુત્ર છે તથા તેમની એક સોદામની નામની કન્યા પણ છે, જે આકાશમાં ચમકતી દેખાય છે. અરુણના 2 પુત્ર થયા, સંપાતિ અને જટાયુ. સંપાતિના પુત્રોના નામ પ્રભુ અને શિગ્રગ છે. આ બંનેમાં શિગ્રગ પ્રસિદ્ધ છે. જટાયુના પણ 2 પુત્ર હતા, કર્ણિકાર અને સતગામી. તે બંને પ્રસિદ્ધ હતા. આ પક્ષીઓના અસંખ્ય પુત્ર પૌત્ર થયા. સુરસાના ગર્ભથી 1000 સર્પો ઉત્પન્ન થયા. તથા ઉત્તમ વ્રતનું પાલન કરનારી કદ્રુએ 1000 મસ્તકવાળા 1000 નાગોને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા. તેમનામાં 26 નાગ પ્રધાન અને વિખ્યાત છે. શેષ વાસુકી, કરકોટક, શંખ, ઐરાવત, કંબલ, ધનંજય, મહાનીલ, પદ્મ, અશ્વતર, તક્ષક, એલાપત્ર, મહાપદ્મ, ધૃતરાષ્ટ્ર, બલાહક, શંખપાલ, મહાશંખ, પુષ્પદંત, સુભાવન, શંખરોમાં નહુષ, રમણ, પાણીની, કપિલ, દુર્મુખ તથા પતંજલિ મુખ આ બધાના પુત્ર પૌત્રોની સંખ્યા અનંત છે. આમનામાંથી મોટા ભાગના નાગ પૂર્વકાળમાં રાજા જન્મેજયના યજ્ઞ મંડપમાં હોમી દેવામાં આવ્યા. ક્રોધવશાએ પોતાના જ નામના ક્રોધવશ નામક રાક્ષસોના સમૂહને ઉત્પન્ન કર્યા. તેમની મોટી મોટી દાઢો હતી. તેમનામાંથી 10 લાખ ક્રોધવશ ભીમસેનના હાથે મરાઈ ગયા. સુરભિએ કશ્યપજીના અંશથી રુદ્રગણ, ગાય, ભેંસ તથા સુંદર સ્ત્રીઓને જન્મ આપ્યો. મુનિથી મુનિઓને સમુદાય તથા અપ્સરાઓ પ્રગટ થઈ. અરિષ્ટાએ મોટી સંખ્યામાં કિન્નરો અને ગંધર્વોને જન્મ આપ્યો. ઈરાથી વૃક્ષ, તૃણ, લતાઓ અને ઝાડીઓ વગેરેની ઉત્પત્તિ થઈ. ખસાએ કરોડો રાક્ષસ અને યક્ષોને જન્મ આપ્યો. હે ભીષ્મ, આ સેંકડો અને હજારો જાતિઓ કશ્યપજીની સંતાનોની છે. આ સ્વરોચિસ મન્વંતરની સૃષ્ટિનું વર્ણન છે. બધાથી પાછળ દીતીએ કશ્યપજી દ્વારા 49 મરુદ ગણોને ઉત્પન્ન કર્યા, જે બધા જ ધર્મના જ્ઞાતા અને દેવતાઓને પ્રિય છે. આ રીતે અધ્યાય 7 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.